અંતઃકરણના ચાર વિભાગ છે. એને સરળતાથી આપણે એમ સમજી શકીએ કે આપણું જે ચિત્ત છે એ એ સ્થાન છે કે જેની અંદર આપણે જેટલા પણ સંવેદનાઓ બહારથી પ્રાપ્ત કરીએ છીએ એ બધી સંવેદનાઓ સંગ્રહિત થાય છે. એ જે સંગ્રહિત થતી કરનારી આપણા મનની જે કે આપણા અંતઃકરણનો એક ભાગ છે એને આપણે ચિત્ત કહીશું. સંગ્રહિત વસ્તુઓમાંથી અથવા તો બહારથી જે સંવેદનાઓ આપણને પ્રાપ્ત થાય છે, અનુભવો પ્રાપ્ત થાય છે, એમાંથી સંકલ્પને જે વિકલ્પ કરે છે, એટલે આ ગમે છે, આ નથી ગમતું, આ ગમે છે, આ નથી ગમતું, આ લેવું છે, આ નથી લેવું, આવી જાતનો જે વિચાર આપણા ચાલે છે એ આપણા મનનો ધર્મ છે. મન એ ક્રિયાને કરે છે, એ ક્રિયા ચિત્તમાં નથી થતી. મન જે ક્રિયાને કરી રહ્યું છે એમાંથી કોઈ વિષયનો આપણે નિર્ધારણ કર્યું કે હવે મને આ કરવું છે, સારું છે કે ખરાબ છે એ બીજી વસ્તુ છે, પરંતુ મારે આ કરવું છે. આ જાતનો નિશ્ચય આપણે જેનાથી કરીએ છીએ એને બુદ્ધિ કહેવાય છે. બુદ્ધિ દ્વારા એ થાય છે. બુદ્ધિના બીજા પણ ઘણા બધા કાર્યો છે, સામાન્ય પરિચયાત્મક વાત હું કહી રહ્યો છું. અને આ જેટલી પ્રક્રિયાઓ થઈ રહી છે એ પ્રક્રિયાઓના વિષયમાં જે આપણું અંતઃકરણનો અંગ એમ સમજે છે કે આ મને થઈ રહ્યું છે અથવા આ હું કરી રહ્યો છું, એ અહંકાર છે. આ રીતે આને સમજો. આને તમે જો કમ્પ્યુટરના વિષયથી તમે લોકો માહિતગાર હશો તો તમે આને એમ સમજી શકો છો કે કમ્પ્યુટરની અંદર એક સીમોસ કરીને એક ફેક્ટર હોય છે. જ્યારે આપણે કમ્પ્યુટરને બંધ કરી દઈએ છીએ અને ફરી પાછું ચાલુ કરીએ છીએ ત્યારે પણ ઘડિયાળ એક એની પોતાની ચાલુ હોય છે. એટલે આપણે કમ્પ્યુટરને બંધ કર્યું 10 વાગે અને બીજે દિવસે સવારે 12 વાગે ચાલુ કરું તો પણ એની ઘડિયાળ ટાઈમસર ચાલે છે. એ એક જાતની પોતાની સેલ્ફ અવેરનેસ જેવી એક અવસ્થા છે કે જેમાંથી એ કદી પણ કમ્પ્યુટર પોતાને જાતને ભૂલતું નથી. આપણે પણ જેમ નિદ્રામાં હોઈએ અને ફરી પાછા જ્યારે જાગીએ છીએ ત્યારે કોઈને એમ નથી કહેવું પડતું કે અરે ભાઈ તારું આ નામ છે, તારું આ ગામ છે, તારું આ બાપુજી છે, તારી આ માં છે અને એ તું તે દિવસે સૂતો હતો તે હવે તું જાગ્યો છો. ગાઢ નિદ્રામાં હોવા છતાં પણ આપણે ફરી પાછા જાગીએ છીએ ત્યારે ફરી પાછા પોતાની એની એ સભાનતાથી જાગીએ છીએ કે હું કોણ છું, મારા માતા પિતા કોણ છે, મારું ગામ કોણ છે. ઘણી વખતે સ્થાનના વિષયમાં એવું થઈ શકે કે કોઈને તમે બેહોશીની અવસ્થામાં ક્યાંક એક્સિડન્ટમાં પડ્યો હોય અને હોસ્પિટલમાં જઈને એને હોસ્ટેલના લાવ્યા હોય ત્યારે એ પૂછે કે મેં કહાં હું, એવું તો એ જાતનું મેં કહાં હું થઈ શકે. પણ હું કોણ છું એ જાતનો પોતાના સ્વરૂપનો વિસ્મૃતિ છે એ બહુ ઓછી કક્ષામાં થાય છે કે જ્યારે એ એની ચિત્ત છે એ પણ જ્યારે કોઈ કારણસર આઘાતથી નષ્ટ ભ્રષ્ટ થઈ જાય તો એ બની શકે છે. પણ નોર્મલ કેસમાં એવું નથી થતું હોતું. તો ચિત્ત એક એ આપણો શરીરનું અંગ છે કે જે આપણને પોતાના વિષયમાં સતત અવેર રાખે છે, જાગૃત રાખે છે, નિદ્રા અવસ્થામાં પણ, બેહોશીની અવસ્થામાં પણ. તો કેટલાક ફંક્શન્સ છે એ ચિત્તના સ્તરે થતા હોય છે. તેવી રીતે કેટલીક વસ્તુઓ છે એ જેનો આપણે નિરંતર ઉપયોગ લેતા હોઈએ છીએ, જે વિષયોના નિરંતર સંસર્ગમાં આપણે આવતા રહેતા હોઈએ છીએ, એના માટે આપણા અંતઃકરણની અંદર મન નામનું એક અંગ છે કે જે નિરંતર એ વસ્તુઓને આપણા સેવામાં હાજર રાખે છે. જેમ આપણો ચપરાસી હોય એ સાહેબનું કામ કરતો હોય એને ખબર હોય કે આ સાહેબ અત્યારે કયા કામ કઈ ફાઇલને રોજ ઉપયોગમાં લે છે, તો એ સમયસર એ ક્રમમાં ગોઠવીને એને આપણી ટેબલ ઉપર રાખી દે અને જેનો ઘણા વખતથી કામ ન પડતું હોય એને એના ઠેકાણે ગુચકો વાળી અને માળિયા ઉપર ચડાવી દે અભેરાઈ ઉપર. જેનું સાવ કામ લેવાનું છોડી દીધું હોય એને એ નષ્ટ પણ કરી દે કે પસ્તીમાં પણ કાઢી દે. એમ મન છે એ આપણી વ્યવહારમાં આવતી ચીજ વસ્તુઓ છે, વ્યવહારો છે, એને નિરંતર તાજા આપણા સામે રાખે છે અને પ્રસ્તુત કરે છે. તો મન એક ઉપયોગી કાર્ય આપણા અર્થમાં કરે છે, સંકલ્પ વિકલ્પ પણ કરે છે અને આપણા જે કાર્યો છે એના અંદર એ સક્રિયતાથી ભાગ પણ ભજવે છે. આપણો એવો અનુભવ છે કે આપણી ઇન્દ્રિયો કોઈ વિષયને જોતી હોય પણ તે વખતે આપણું મન એની સાથે જોડાયેલું ન હોય તો એ જોયું હોવા છતાં પણ, એટલે આંખે જોયું હોવા છતાં પણ આપણી બુદ્ધિ છે એમાં એ ગ્રહિત થતું નથી હોતું. એને આપણે અન્ય મનસ્કતા કહીએ છીએ, એને ઘણા લોકો એબસેન્ટ માઇન્ડેડ પણ કહે છે. તું ક્યાં છો એમ આપણે લોકોને પૂછતા હોઈએ કે ભાઈ તું શરીરથી તો અહીંયા છો પણ તારું મન ક્યાંક બીજી જગ્યાએ છે. તો મન છે એ આ રીતે આપણા સંવેદનોને આપણા બુદ્ધિ કે અંતઃકરણ સુધી પહોંચાડવાનું એક વાહક તરીકેનું કામ કરે છે. મનથી પ્રાપ્ત થયેલા સંવેદનોને એના સ્વરૂપ અનુસાર યા તો એ બુદ્ધિ એને નિશ્ચયના રૂપમાં ગ્રહણ કરે, એને ભ્રાંતિના રૂપમાં ગ્રહણ કરે. એ રીતે સ્વપ્ન પણ બુદ્ધિથી થાય છે, નિદ્રા પણ બુદ્ધિથી થાય છે. શ્રીમદ્ ભાગવતની અંદર સંશયોથ વિપર્યાસો નિશ્ચય સ્મૃતિરેવ ચ સ્વાપ ઇત્યુચ્યતે બુદ્ધેર લક્ષણમ વૃત્તિત પૃથક, એમ બુદ્ધિના 5 અલગ અલગ કાર્યો બતાવ્યા છે. એટલે સંશય, વિપર્યાસ, નિશ્ચય, સ્મૃતિ અને સ્વપ્ન, આ 5 કાર્ય છે એ બુદ્ધિથી થાય છે. સ્મૃતિ જે છે એ બાહ્ય વિષયના આધાર વગર આપણા અંદર જે વિષયો જોડાયેલા છે એનાથી જે જાગૃત થયેલી એક અવસ્થા છે એટલે એ બુદ્ધિ દ્વારા પેદા થાય છે. તે જ રીતે એ જ વસ્તુ જ્યારે મૂર્તરૂપ બની જાય છે, ન પૂર્ણ નિદ્રા હોય ન પૂર્ણ જાગૃત અવસ્થા હોય, એ અવસ્થામાં એ સ્વપ્નનું રૂપ ધારણ કરી લેતી હોય છે. બહાર વિષય આપણને કંઈક દેખાઈ રહ્યો છે પરંતુ આપણા બુદ્ધિની અંદર કોઈ બીજી ખુરાપાત ચાલતી હોય તો એ વિષય બહાર જે કંઈ પણ દેખાતો હોય તે છતાં પણ બુદ્ધિ કોઈક અલગ જ વિષયની કલ્પના કરી લે અને ત્યાં આપણને ભ્રાંતિ પેદા થઈ જતી હોય છે. એટલે હમણાં બેટ દ્વારકા અમે બાલકોની શિબિર માટે ગયા હતા, તો નાના બાળકો બધા ત્યાં જે જગ્યાએ રોકાયા હતા ત્યાં રમતા હતા. એવામાં એક બાલકને કંઈક પડેલું દેખાયું રસ્સી જેવું, તો એ રમતના ગ્રાઉન્ડમાં હતા અને ત્યાં એને રમકડું સમજીને રસ્સી સમજીને હાથમાં લીધો. એ વસ્તુ તો સર્પ હતો. તો ક્યારેક એવું થાય કે રસ્સી છે એ સર્પના રૂપમાં ભાસિત થઈ જાય અને ક્યારેક સર્પ રસ્સીના રૂપમાં ભાસિત થઈ જાય. એમ બુદ્ધિ છે એ પોતાની અવસ્થા અનુસાર જે દેખાઈ રહ્યું છે એનો બોધ કરે છે. ક્યારેક બુદ્ધિ તામસ અવસ્થામાં હોય તો સર્વથા અજ્ઞાન થઈ જાય, ક્યારેક રાજસ અવસ્થાની અંદર હોય બુદ્ધિ તો એને અનિશ્ચય કે ભ્રમ થઈ જાય, અને જો બુદ્ધિ સાત્વિક અવસ્થામાં હોય તો ઇન્દ્રિયો જે જાતનો આપણને દર્શન કરાવે છે એ યથાર્થ બોધ થતો હોય છે. તો આ બુદ્ધિનું કાર્ય છે. એમ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આના 4 અંગોથી ભેગો થઈને એક અંતઃકરણ બને છે. શ્રી મહાપ્રભુજી અહીંયા જ્યારે અંતઃકરણ મદ્વાક્યમ સાવધાનતયા શૃણો એમ કહી રહ્યા છે ત્યારે મુખ્ય રૂપથી અંતઃકરણનો જે પ્રધાન અંગ મન છે એ મનને અત્યારે આપ ઢંઢોળી રહ્યા છે. કારણ કે મન જો જાગૃત હોય તો બીજા બધા જે અંગો છે એ એટલા ખોરાપાતી નથી. મનને જો એક વખત નાથી લેવામાં આવે, એને જો સજાગ કરી દેવામાં આવે તો બીજા બધા અંતઃકરણના અંગો છે એ સ્વતઃ જાગૃત બની જાય. એ દૃષ્ટિથી વ્યાખ્યાકારોએ પણ અહીંયા મનને મુખ્યતા આપીને અંતઃકરણનો તાત્પર્ય મનના અર્થમાં કરેલો છે. એટલે સંસ્કૃતમાં એક કહેવત છે, એનો મુહાવરો છે, પ્રાધાન્યને વ્યપદેશાઃ ભવંતી. મુખ્ય જે હોય એને સંબોધીને કોઈ વાતનું નિરૂપણ થતું હોય છે. એટલે મુખ્યતા અંતઃકરણમાં મનની છે, એટલે અહીંયા અંતઃકરણનો અર્થ મન સમજવાનો છે. હવે આ જે વિષય છે, પુરુષોત્તમજીએ ઘણી ગહનતાથી આ વિષયનું નિરૂપણ કર્યું છે. મારી થોડી એવી ઈચ્છા હતી કે અત્યાર સુધી આપણે એમ જ વ્યાખ્યાન કરી રહ્યા હતા. પ્રાચીન આચાર્યોએ વિષયનું નિરૂપણ જે રીતિથી કર્યું છે એ પદ્ધતિથી આપણે હજી સુધી ક્યારે પણ વડોદરામાં શાયદ ગ્રંથનું અધ્યયન જેને કહી શકાય અથવા પાંક્તાલાપન જેને કહેવાય એ રીતે આપણે કર્યું નથી. તો થોડોક પ્રાચીન આચાર્યોએ શ્રી મહાપ્રભુજીના વચનોનું નિરૂપણ કઈ શૈલીથી કર્યું છે અને કઈ રીતથી આપણે પણ મહાપ્રભુજીના વચનો છે એને વિચારવા સમજવા જોઈએ, એનો એક પ્રયોગ માત્ર છે આ. આખું તો શક્ય નથી કે આપણે કરી શકીએ, કેમ કે બહુ વિસ્તારથી વ્યાખ્યા લખાઈ છે. તો શ્રી પુરુષોત્તમજી જે આજ્ઞા કરે છે હવે આપણે વિચારીએ છીએ. જંતુ સ્વભાવ દોષોત્થમ અંતુચિંતા કુલાન સ્વકાન અવંત શ્રીમદાચાર્ય સંતુ મત્સ્વાંત ગોચરાહા. મહાપ્રભુજીના નું મંગલ કરી અને પુરુષોત્તમજી આરંભ કરી રહ્યા છે કે શોકાકુલ ચિંતાકુલ સ્વજીવજનો છે, જીવોનો સ્વભાવ જ ચિંતા કે ઉદ્વેગ કરવાનો છે. તો એ જીવોને એમાંના જે સ્વકીય જીવો છે એમના ચિંતાકુલ જોઈને અને મહાપ્રભુજી કૃપાપૂર્વક અહીંયા અંતઃકરણ ગોચર કોઈ વાત બતાવી રહ્યા છે, એમને નમન કરીને આરંભ કર્યું છે. અથ શ્રીમદ આચાર્ય ચરણા ઉપદિષ્ટ સેવાયા નિર્દોષત્વાય સિદ્ધાંતરહસ્યે બ્રહ્મસંબંધેન સેવાકર્તૃણાં પૂર્વેષાં દેહજીવયો દોષાણાં અકિંચિતકરત્વં પ્રતિપાદિતમ. આખું એક પેરેગ્રાફનું વાક્ય છે એટલે ટુકડા કરીને કહી રહ્યો છું. હવે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંતરહસ્ય ગ્રંથમાં જે સેવાનું નિરૂપણ કર્યું એ ભગવત સેવા દોષમુક્ત બની અને જીવાત્મા ભગવત સેવા કરી શકે એના માટે બ્રહ્મ સંબંધનો ઉપદેશ કર્યો. એટલે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયો સર્વદોષા નિવૃત્તિર્હિ દોષા પંચવિધા સ્મૃતા. તો આત્મનિવેદનથી બ્રહ્મ સંબંધથી જીવાત્માના બધા દોષો દૂર થાય કે ન થાય પણ પ્રભુ એ જીવાત્માને આત્મનિવેદિત માનીને એને નિર્દોષ જેવો જાણશે, આ એનો અર્થ છે. તો જીવાત્માના દોષની નિવૃત્તિનો ઉપાય બતાવીને એના દ્વારા થતી સેવા પણ નિર્દોષ સેવા થશે એ વાત ત્યાં સમજાવી. એ રીતે દેહના અને જીવના જેટલા પણ દોષો હશે એ દોષો પ્રભુ સેવામાં કંઈ પણ પ્રતિબંધ કરી નહીં શકે એનું નિરૂપણ કર્યું. સાથે સાથે બ્રહ્મ સંબંધ પછી યદી જીવાત્મા બહિર્મુખ થશે, અસમર્પિત વ્યવહાર કરશે, અસમર્પિત ખાનપાન કરશે તો ફરીથી નવીન દોષો એની અંદર પ્રવેશશે. એટલે લીધેલું આત્મનિવેદન કે દોષ નિવૃત્તિ છે એ પણ ફરી પાછી ગજસ્નાનવત કહેવાય, હાથી જાય ને પછી પાછું બહાર આવીને ધૂળ ઉડાડીને પાછું શરીર છે ગંદુ કરી દે, એમ બ્રહ્મ સંબંધથી દોષ દૂર થયા પછી જો ફરીથી બહિર્મુખ આચાર કરે તો એ દોષ છે એનું નિવારણ કોઈ અર્થ વગરનું થઈ જાય. એટલે શ્રી મહાપ્રભુજીને ભગવાને આદેશ આપ્યો કે આત્મનિવેદિત યદિ અસમર્પિત વ્યવહાર કે જીવનનો ત્યાગ કરશે અને સર્વસ્વ સમર્પિત કરી અને પોતાનો જીવન વ્યવહાર ચલાવશે તો ભવિષ્યમાં પણ હવે દોષનો પ્રવેશ એમાં નહીં થાય. એટલે અગ્રે દોષા સંસર્ગો પાયંચ ભગવદુક્તમ નિરૂપિતમ, ફરીથી નવા દોષો પેદા ન થાય એના પણ ઉપાય શ્રી મહાપ્રભુજીએ ભગવાને જે કયા એ બતાવ્યા. તે પછી નવરત્ન ગ્રંથમાં આજુ એક શૈલી છે, ષોડશ ગ્રંથની અંદર એક પછી એક કોઈ ક્રમ છે આપણે જોયું અત્યારે તે રીતે યમનાષ્ટક બાલબોધ સિદ્ધાંત પુષ્ટિ પ્રવર્ત મર્યાદા ભેદ સિદ્ધાંત રહસ્ય નવરત્ન અંતઃકરણ પ્રબોધ. તો આ ક્રમનું કોઈ મહત્વ હોય છે, શા માટે સિદ્ધાંત રહસ્ય પછી નવરત્ન જ કેમ વિવેક ધર્યા છે કે કૃષ્ણાશ્રય નહીં, એ ક્રમ સંગતિને પુરુષોત્તમજી અહીંયા ઓર સ્પષ્ટ કરતા જઈ રહ્યા છે કે દોષનો નિવારણનો ઉપાય બતાવ્યો, ભાવિ દોષોનો સંસર્ગ ન થાય એના માટે પણ ઉપાય બતાવ્યા. હવે નવરત્ન ગ્રંથમાં ચિંતા નિવૃત્તિઉપાય કથન મુખેન ઉદ્વેગાખ્ય પ્રતિબંધક નિવૃત્તિ પ્રકારંચ નિરૂપ્ય. હવે જે ભગવત સેવામાં પ્રવૃત્ત થયો છે એ જે લોકમાં કે શાસ્ત્રી વ્યવહારોને નિભાવતા નિભાવતા ઘર સંસારમાં રહીને ભગવત સેવા કરી રહ્યો છે એટલે સહજ વસ્તુ છે કે એક પગ એનો લૌકિક વ્યવહારમાં છે, એક પગ અલૌકિકમાં છે. એટલે એ ખેંચતાણને કારણે એના મનમાં ક્યારેય ને ક્યારેક કોઈક ઉદ્વેગ થશે, કેમ કે એનું મન એમ કહી રહ્યું છે કે હું પ્રભુનો છું, ભગવદ્ દાસ છું, અને ઘર પરિવારને સમાજ એમ કહી રહ્યો છે કે નહીં તું આ ગામનો છો, તું મારા પરિવારનો છો, તું મારી સોસાયટીનો છો, તું મારા ઓફિસનો નોકર છો, તું મારો મિત્ર છો, તું મારો પતિ છો કે પત્ની છો, એમ બીજો ફોર્સ છે એ એને પોતાના તરફ ખેંચી રહ્યો છે. અત્યારે એની એટલી તો દ્રઢતા નથી કે બધાને જેમ વ્રજભક્તોએ વેણુનાથ સાંભળીને છોડીને ભાગી ગયા એની માફક બધો પરિત્યાગ કરીને એને ઠાકુરજીમાં તન્મય થઈ જાય. એને કારણે એ ખેંચાતાણીમાં એના અંદર ચિત્તમાં ઉદ્વેગ થાય છે. ભગવત સેવામાં છે તે વખતે લૌકિક એને ખેંચી રહ્યું છે, લૌકિકમાં હોય ત્યારે એને આત્મનિવેદન કરેલું છે એટલે એને પ્રભુનું પણ સ્મરણ આવી રહ્યું છે કે હવે મારે સેવામાં પહોંચ્યું છે, મારે આમ કરવું છે. તો આ વસ્તુ છે એ ઉદ્વેગ પેદા કરશે, અને એ ઉદ્વેગને કારણે શરીરથી સેવા કરતો હોવા છતાં પણ એની સેવા છે એ આધિદૈવિકી નહીં બને, એ સેવા છે એ આધ્યાત્મિકી ધર્મરૂપા અથવા તો ક્રિયારૂપમાં ભૌતિકી માત્ર સેવા બનશે. એટલે ચિત્તમાં ઉદ્વેગ હશે તો પ્રભુમાં ભાવના નહીં થઈ શકે. તો શરીર તો કદાચ ક્રિયા કરતું રહેશે પરંતુ ભાવનાત્મક સેવા નહીં થવાને કારણે, પ્રભુની અંદર ચિત્ત પરોવાયું નહીં હોવાને કારણે એ સેવા માત્ર ક્રિયારૂપા બની જશે. એવી ક્રિયારૂપા સેવાથી ફરી પાછો ભાવની વૃદ્ધિ નહીં થઈ શકે.